શ્રીમદ દેવી ભાગવત સ્કંદ પહેલો અધ્યાય 20મો. વ્યાસજીનો સરસ્વતી નદીના કિનારે નિવાસ. સંતનુના કથા પ્રસંગમાં ભીષ્મ દ્વારા કાશીરાજની કન્યાઓનું હરણ, ચિત્રાંગદનું મરણ અને વિચિત્ર વેરીના લગ્ન વગેરેની કથા, અને વ્યાસજી દ્વારા સંતાન ઉત્પન્ન કરવાનો પ્રસંગ. ઋષિઓએ પૂછ્યું, પરમ સિદ્ધિ પ્રાપ્ત કરીને સુખદેવજી પરમ ગતિને પ્રાપ્ત થયા પછી દેવ શિરોમણી વ્યાસજીએ પછી શું કર્યું, તેમને વિસ્તારથી કહેવાની કૃપા કરો. શ્રુતિજી કહે છે, અસિત દેવલ વૈશંપાયન જેમિની સુમંતુ વગેરે અનેક શિષ્યો વ્યાસજી પાસે રહીને વેદાભ્યાસ કરતા હતા. તે બધા પહેલેથી જ વ્યાસજીની આજ્ઞા લઈને પૃથ્વી પર ધર્મ પ્રચાર માટે ચાલ્યા ગયા હતા, તથા વ્યાસપુત્ર સુખદેવજીનો અંતરિક્ષમાં નિવાસ થઈ ગયો. તેના કારણે વ્યાસજીના મન પર શોકના વાદળો છવાઈ ગયા. તેમણે આશ્રમ છોડવાનો નિશ્ચય કરી લીધો. એ સમયે તેમને નિષાદ કન્યા અને પોતાની પુણ્યવતી માતા સત્યવતી યાદ આવ્યા. તેમને વ્યાસજીએ ગંગા તટ પર મૂક્યા હતા ત્યારે સત્યવતી અત્યંત શોકગ્રસ્ત હતા. માતા સત્યવતીની દયનીય દશા યાદ આવવાથી મહાતેજસ્વી મુનિવર વ્યાસજી તે પર્વત શિખરને છોડીને પોતાની જન્મભૂમિ પર આવ્યા. આવીને નિષાદોને પૂછ્યું, પુણ્યમયી માતા ક્યાં ગયા? તેમણે કહ્યું, તેમને રાજા સંતનુને સોંપી દીધા છે. ત્યાર પછી સત્યવતીના પિતા દાસરાજે પ્રસન્નતાપૂર્વક વ્યાસજીનો આતિથ્ય સત્કાર કર્યો. વ્યાસજી ત્યાર પછી સરસ્વતી નદીના અતિ મનોહર તટ પર પોતાનો આશ્રમ સ્થાપી ત્યાં જ રહેવા લાગ્યા. તેમની તપસ્યા શરૂ થઈ ગઈ. રાજા સંતનુ મોટા પ્રતાપી રાજા હતા. તેમણે સત્યવતીના ગર્ભથી બે પુત્રોને જન્મ આપ્યો. વનવાસી જીવન વ્યતીત કરવા છતાં સંતનુના બે પુત્રોને પોતાના ભાઈ સમજીને વ્યાસજી ખૂબ પ્રસન્ન હતા. મહારાજ, સંતનુના પહેલા પુત્રનું નામ ચિત્રાંગદ હતું. શત્રુદમન ચિત્રાંગદ ખૂબ જ સુંદર અને તમામ શુભ લક્ષણોથી સંપન્ન હતા. બીજા પુત્રનું નામ વિચિત્ર વીર્ય હતું. તેઓ પણ સર્વગુણ સંપન્ન હતા. આ બંને ભાઈઓને જોઈ સંતનુ રાજાને અપાર હર્ષ થતો હતો. મહારાજ, સંતનુના પહેલા પુત્રનું નામ ચિત્રાંગદ હતું. શત્રુદમન ચિત્રાંગદ ખૂબ જ સુંદર અને તમામ શુભ લક્ષણોથી સંપન્ન હતા. બીજા પુત્રનું નામ વિચિત્ર વીર્ય હતું. તેઓ પણ સર્વગુણ સંપન્ન હતા. આ બંને ભાઈઓને જોઈ સંતનુ રાજાને અપાર હર્ષ થતો હતો. સંતનુ રાજાના સૌથી મોટા પુત્ર પ્રતાપી ભીષ્મ હતા. તેમનામાં અપાર શક્તિ હતી. સત્યવતી કુમાર ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય પણ ભીષ્મ જેવા જ બળવાન થયા. સર્વગુણ સંપન્ન ત્રણ પુત્રોને જોઈને મહામના સંતનુ પોતાને દેવતાઓથી પણ અજેય માનતા હતા. થોડા સમય પછી રાજા સંતનુનો સ્વર્ગવાસ થયો. જે મનુષ્ય જૂના વસ્ત્રોને છોડી દે છે તે જ પ્રમાણે તે ધર્માત્મા નરેશે પોતાના જીર્ણ શરીરનો પરિત્યાગ કર્યો. સંતનુના સ્વર્ગે સિધાવ્યા પછી તેમની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિતૃતર્પણ વગેરે ક્રિયાઓ કરવામાં આવી. અનેક પ્રકારના દાન આપવામાં આવ્યા. ત્યાર પછી પરાક્રમી ભીષ્મજીએ પોતે રાજ્યનો સ્વીકાર ન કરીને ચિત્રાંગદને રાજા બનાવ્યા. સત્યવતી કુમાર ચિત્રાંગદ મોટા પ્રતાપી અને પુણ્યાત્મા પુરુષ હતા. તે બળાભિમાની વીર ચિત્રાંગદે શત્રુઓને પરાસ્ત કરી દીધા હતા. એક સમયની વાત છે, મહારાજ ચિત્રાંગદ મોટી સેના લઈને વનમાં ગયા. ચિત્રાંગદ હજી રસ્તામાં જ હતા ત્યારે વચ્ચે જ ચિત્રાંગદ નામના ગંધર્વએ તેમને જોયા અને એક ઉત્તમ રથ પર બેસીને જમીન પર રાજાની સામે આવ્યો. રાજા ચિત્રાંગદ અને તે ચિત્રાંગદ નામધારી ગંધર્વ બંને એક સરખા પરાક્રમી હતા. ત્યાર પછી તે બંને કુરુક્ષેત્ર નામના પ્રસિદ્ધ સ્થાનમાં ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. 3 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. છેવટે રાજા ચિત્રાંગદ તે ગંધર્વના હાથે યુદ્ધમાં મરાયા. આ સમાચાર જાણ્યા પછી ભીષ્મજીએ તેમનું શ્રાદ્ધ વગેરે ક્રિયા કરી. ત્યાર પછી ભીષ્મજીએ વિચિત્ર વીર્યને રાજગાદી સોંપી દીધી અને મંત્રીઓ અને મહાનુભવ ગુરુઓએ સત્યવતીને આશ્વાસન આપ્યું. તેની સાથે વિચિત્ર વીર્યનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને તેથી સત્યવતી શોકગ્રસ્ત હોવા છતાં સંતુષ્ટ થયા. સત્યવતી કુમાર વિચિત્ર વીર્ય જ્યારે યુવાન થયા ત્યારે ભીષ્મજી પોતાના નાના ભાઈના લગ્નની ચિંતા થવા લાગી. કાશીરાજની 3 કન્યાઓ હતી, બધી જ શુભ લક્ષણ સંપન્ન હતી. રાજાએ સ્વયંવરની પદ્ધતિથી કન્યાઓનો વિવાહ કરવા માટે તેમને સ્વયંવર મંડપમાં લગ્ન માટે આવેલા હજારો રાજાઓની સમક્ષ ઉપસ્થિત કરી અને એક કીર્તિમાન રાજા ઉપસ્થિત હતા. મહાતેજસ્વી ભીષ્મજી એક રથ પર બેસીને તે સ્વયંવરમાં પધાર્યા અને બધા રાજાઓને પરાસ્ત કરીને તેમણે કાશીરાજની 3 કન્યાઓને બળપૂર્વક છીનવી લીધી. મહારથી ભીષ્મજી તેજસ્વી પુરુષ હતા. પોતાના બાહુબળથી બધા જ રાજાઓને હરાવી તે કન્યાઓને લઈને હસ્તિનાપુર આવ્યા. ભીષ્મજીએ તે સુંદર કન્યાઓને પોતાની પુત્રીઓ, માતાઓ અથવા બહેનો હોવાનો ભાવ રાખ્યો હતો. 3 કન્યાઓને લાવીને તેમણે માતા સત્યવતીને સોંપી દીધી અને જ્યોતિષ અને વેદના પારંગત વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને તેમની પાસે શુભ મુહૂર્ત કઢાવ્યું. જ્યારે લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ અને પોતાના નાના ભાઈ ધર્માત્મા વિચિત્ર વીર્યનું તે કન્યાઓ સાથે લગ્ન કરાવવા લાગ્યા ત્યારે 3 કન્યાઓમાં તે અત્યંત સુંદર હતી. તે મોટી કન્યાએ લજ્જા સાથે ભીષ્મજીને કહ્યું, હે ધર્મજ્ઞ, આપ કુરુવંશના એક પ્રતિષ્ઠિત પુરુષ છો. આપે આપના કુળને ઉજ્જવળ કર્યું છે. હે ગંગાપુત્ર, હું તો મારા મનથી સ્વયંવરમાં આવેલા રાજા સાલ્વને વરી ચૂકી છું. તે રાજા પણ મારા પ્રેમમાં વિહ્વળ આતુર થઈ ગયા હતા, તેથી તેઓ પણ તેમના મનથી મને વરી ચૂક્યા હતા. હે પરમતપ, હવે આ કુળની પરંપરા પ્રમાણે જે યોગ્ય હોય તે કરવાની કૃપા કરો. ભીષ્મજી, આપ ધર્માત્માઓમાં અગ્રગણ્ય છો. જો કે સાલ્વ પહેલા મને વરી ચૂક્યા છે, તેમ છતાં આપ શક્તિશાળી પુરુષ છો. આપને ઠીક લાગે તેમ કરી શકો છો. સુતજી કહે છે, આ પ્રમાણે તે કન્યાના કહેવાથી કુરુનંદન ભીષ્મજીએ વૃદ્ધ બ્રાહ્મણો, મંત્રીઓને, માતા સત્યવતીને હવે શું કરવું જોઈએ એમ પૂછ્યું. ભીષ્મજી સ્વયં પણ ધર્મના વિશેષજ્ઞ હતા. બધાની અનુમતિ મેળવીને તે કન્યાને ભીષ્મજીએ કહ્યું, વરાનને તો સ્વેચ્છાપૂર્વક જઈ શકે છે. આમ ભીષ્મજીની વિદાય લઈને તે કન્યા સાલ્વ પાસે ગઈ અને પોતાના મનની ઈચ્છા રાજાની સામે સ્પષ્ટ રૂપથી જણાવી. તે બોલી, મહારાજ, આપમાં મારું મન આસક્ત થઈ ગયું હતું, તેથી હું ધર્મપૂર્વક ભીષ્મજીથી વિદાય લઈ અહીં આવી છું. હવે આપની સેવામાં ઉપસ્થિત છું, મારી સાથે લગ્ન કરી લો. હે નૃપશ્રેષ્ઠ, હું આપની ધર્મપત્ની છું, કારણ કે આપ મારા મનમાં વસી ગયા છો અને આપનું હૃદય પણ મારાથી ખાલી નથી, એ નક્કી છે. સાલ્વએ કહ્યું, સુંદરી, તારા ચિત્તમાં બીજા પુરુષનું સ્થાન છે, તેથી તારો સ્વીકાર કઈ રીતે કરું. કલ્યાણી, હવે તું નિશ્ચિંત થઈ તારા પિતાની પાસે ચાલી જા. તે કન્યા પાછી ભીષ્મજી પાસે ગઈ. ત્યારે ભીષ્મજી પાસેથી પણ સાલ્વના જેવો જવાબ મળવાથી તે કન્યા જંગલમાં જતી રહી. ત્યાં એક પરમ પવિત્ર નિર્જન સ્થાન હતું, ત્યાં રહીને તે તપસ્યા કરવા લાગી. હસ્તિનાપુરમાં વિચિત્ર વીર્ય સાથે બાકીની 2 કન્યાઓના લગ્ન થયા. કાશીરાજની તે બંને કન્યાઓ ખૂબ સુંદર હતી. એકનું નામ હતું અંબાલિકા અને બીજીનું નામ અંબિકા હતું. प्रतापी राजा विचित्र वीर्य थे, बन्य पत्नियों साथे अनेक प्रकारे भोग विलास करवा लाग्या। ते क्यारेक घेर रहता ने क्यारेक उपवन में चाल्या जता हता। आम भोग विलास करता 9 वर्ष वीती गया। त्यार बाद तेमने क्षय रोग नी बीमारी थई अने तेमनु अवसान थयु। पुत्र मरण थी सत्यवती ने अपार दुख थयु। तेमनी आज्ञा थी मंत्रीओ विचित्र वीर्यनु श्राद्ध वगैरे प्रेत कार्य कराव्या। त्यार पछी सत्यवती एक वार एकांत में बोलावीने अत्यंत दुख साथे भीष्मजी ने कह्यु, महाभाग तू तारा पिता संतनु ना राज्यनो भार उठावी ले अने साथे साथे वंशनी रक्षा करे एवा प्रयत्न कर, जेनाथी यातिनो वंश लुप्त न थाय। भीष्मजी कह्यु, माताजी मैं पिताश्री माटे जे प्रतिज्ञा करी हती ते आपे सांभळी छे, तेथी हुं नथी राज्य करवानो अने लग्न पण नथी करवानो। सूतजी कहे छे, त्यारे वंश परंपरा कई रीते चालू रहे चिंता थी सत्यवती गभराया। विचार्यू, जो राज्य नी अनुपस्थिति में हूँ चुप बेसी रही तो मारा माटे सुखनी कोई आशा देखाती नथी। त्यारे भीष्मजीए तेमने आ प्रमाणे कह्यू, माता आप शोक करवानु छोड़ीने विचित्र वीर्यना क्षेत्र में पुत्र उत्पन्न करावानी चेष्टा करो। भीष्मनी वात सांभळीने सत्यवतीए पोताना मोटा पुत्र शुद्धात्मा व्यासजीनु मन में स्मरण कर्यु। स्मरण करता आज तपस्वी व्यासजी त्यां आवी पहुंच्या। भीष्मजीए व्यासजीनी पूजा करी, सत्यवतीए तेमनो सत्कार कर्यो। त्यां बैठेला महान तेजस्वी मुनि एवा देखाता हता जाने धुमाड़ा रहित बीजो अग्नि चमकी रह्यो होय। माता सत्यवतीए तेमना पुत्र व्यासजीने कह्यु, बेटा हवे तू विचित्र वीर्यना क्षेत्र में सुंदर पुत्र उत्पन्न कर। व्यासजीए मातानी वात सांभळीने तेने आप्तर नजीकना संबंधी वचन मानीने पोतानी स्वीकृति आपी। जारे अंबिका ऋतुकालना स्नानथी निवृत्त थया त्यारे तेने व्यास मुनिना मानस संयोगथी नेत्रहीन पुत्र ने जन्म आप्यो। ते पुत्रमां माप बळ हतुं। जन्मांध बाळक ने जोईने सत्यवती नु मन दुख थी मुक्त न थयु। बीजा पुराणों में कथा आवे छे, अंबिकाए व्यासजीना तेज ने सहन करवामां असमर्थ होवाने कारणे आँखो बंद करी लीधी, तेथी तेनाथी नेत्रहीन पुत्र नो जन्म थयो। त्यारे बीजी वहु ने कह्यु, तू पण तरत ज पुत्र उत्पन्न कर। त्यारे एज रीते अंबालिकाए पण गर्भ धारण कर्यो। त्यार पछी ते पांडुनी माता बनी। अंबालिकाए मुनिनु तेज सहन करवा माटे पोताना बधा अंगोमां मलयागिरी चंदननो लेप करी लीधो हतो, तेथी पांडु रोग वालो पुत्र उत्पन्न थयो। सर्वसम्मतिथी पांडु राज्यना अधिकारी बन्या। 1 वर्ष पछी सत्यवतीए वहु ने फरीथी पुत्र उत्पन्न करवा प्रेरित करी। मुनिवर व्यासजी ने बोलावी तेमने विनयपूर्वक कह्यु अने रात्रिना समये तेमने शयनखंड में मोकल्या। ते वखते त्यां वहु पोते न गया ने तेमनी दासी ने मोकली। ते दासीना गर्भथी विदुरजीनो जन्म थयो, जे पुण्यात्मा पुरुष धर्मना अंश मानवामां आवे छे। आ प्रमाणे व्यासजीना वंशनी रक्षा माटे धृतराष्ट्र वगैरे 3 महापराक्रमी पुत्र उत्पन्न थया। हे निष्पाप मुनियो, ययाति वंशथी संबंध धरावती आ बधी कथाओ तमने संभळावी भातृधर्मना विशेषज्ञ धर्मात्मा तथा परम स्वयं संयमी श्री व्यासजीनी कृपाथी तेमनो वंश सुरक्षित रह्यो। अध्याय 20 समाप्त। श्री देवी श्रीमद्देवी भागवतनो 1st स्कंद समाप्त। बोलो श्री अंबे मात की जय।